એ અભિગમ આપણો સ્પષ્ટ હોવો જોઈએ. કમ્પાઉન્ડરથી દવા લેવો એ તમારો અધિકાર છે. કમ્પાઉન્ડરે ડૉક્ટરે જે રીતે દવા આપવાની લખ્યું હોય તે રીતે દવા આપવી એનું કર્તવ્ય છે, પણ સાચી દવા કઈ એ બતાવવાનો અધિકાર કમ્પાઉન્ડરનો નથી, ડૉક્ટરનો જ હોય છે. કેમ કે કમ્પાઉન્ડર પોતે જ જાણતો નથી હોતો કે રોગ શું, એનો નિદાન શું, એનો કેટલા પ્રમાણમાં અનુપાત શું, તેથી એ અધિકાર કમ્પાઉન્ડરને નથી હોતો. જે પોતે કૃષ્ણ સેવા પર નથી એને કૃષ્ણ સેવા પરતાનો નિર્વાહ કેવી રીતે કરવો એના ઉપદેશ કરવાનો ગુરુપદથી અધિકાર નથી, નથી અને નથી જ. સિદ્ધાંત સ્પષ્ટ છે, એમાં કોઈ જાતની બે મત હોઈ શકે નહીં. તે સ્થિતિમાં મહાપ્રભુજી જ ડૉક્ટર છે, બાકી બધા અમે ગોસ્વામી બાલકો ગુરુ નથી, કેવલ કમ્પાઉન્ડર છીએ, એ વાત ભૂલી ન જવી જોઈએ તમારે. તો આ તો મેં તમને ગર્વના કોઈપણ ક્રિયામાં જ્યારે આપણે ગર્વ કરતા હોઈએ તેના કારણે એ ક્રિયામાં થતી ધર્મતા રૂપતાની હાનિના રૂપે સમજાવ્યો. પણ બીજો એક ઓર ચરણ છે, કોઈપણ ક્રિયાને ધર્મ રૂપે આપણે જ્યારે આચરતા હોઈએ તેમાં એક બીજો ગુણ પ્રકટ થવો જોઈએ, અને તે દયા. દયા એટલે શું? દયાનો મોટે ભાગે આપણે એમ અર્થ સમજતા હોઈએ છીએ, પેલો ચાલુ ખાતામાં, પ્રવાહી ખાતામાં, કે કોઈક માણસ તકલીફમાં છે ને કોઈક માણસ તકલીફમાં નથી. જે તકલીફમાં નથી એ તકલીફમાં માણસ છે એને બે ટુકડા ફેંકી દે, રોટલાના કે રૂપિયાના કે કપડાના, એ દયાલુ માણસ છે. દયા એનું નામ નથી. જે માણસ રોટલા કપડા કે લુગડા ફેંકતો હોય તેનામાં દયા હોવી જરૂરી નથી. દયાનું મતલબ છે કે કોઈક માણસ તકલીફમાં છે, એ તકલીફ તમને નથી, પણ તમારું હૃદય એટલું લાગણીશીલ છે કે એની તકલીફની લાગણી તમને પણ થઈ રહી છે, તમને પણ એ તકલીફ થઈ રહી છે. તકલીફ ન હોવા છતાં એટલા જો તમે લાગણીશીલ છો તો તમારા ભીતર દયા છે. તો ધર્મનો એક મોટો પાયો એ છે કે તમે કોઈ પણ જે ક્રિયા કરતા હો એ ક્રિયા કરતા તમારામાં એ લાગણીશીલતા હોવી જોઈએ, અને એ લાગણીશીલતા હોય તો તમને ઓટોમેટિકલી, જો તમારામાં ગર્વ ન હોય તો એ લાગણીશીલતા દરેક માટે એ જાગૃત થશે જ કે આ હું ધર્મ કરી રહ્યો છું. એક તમને સામાન્ય વાત બતાવું, તમને આશ્ચર્ય થશે એટલે રોમાંચ થશે, કે રામાનુજાચાર્યજીના જે ગુરુ હતા એમની પાસે રામાનુજાચાર્ય વૈષ્ણવ દીક્ષા લેવા ગયા, અને રામાનુજાચાર્યજીના ગુરુએ રામાનુજાચાર્યને કહ્યું કે હું તને દીક્ષા આપું છું, વૈષ્ણવી દીક્ષા, પણ તું કોઈને આપતો નહીં. દીક્ષા લેતાની સાથે જ રામાનુજાચાર્યજીને એટલો બધો આહલાદ થઈ ગયો, એટલો બધો રોમાંચ થઈ ગયો, એટલો બધો ઉમળકો આવ્યો કે મંદિરના ગોપુરમ ઉપર ચઢીને, શિખર ઉપર ચઢીને આખા ગામને ભેગા કર્યા અને 80 માણસોને એક સાથે તે દીક્ષા આપી. એમને થયું કે આટલો દિવ્ય મંત્ર હું એકલો ભોગ નહીં કરું, બધા જ લોકોને આ મંત્રની જરૂરિયાત છે, અને 80 લોકોને એમણે એ મંત્ર આપ્યા. ત્યારે એમના ગુરુજીએ કહ્યું કે આ તો તમે ગુરુ વચન, ગુરુને આપેલું વચન તોડ્યું. તો એમણે કબૂલ કર્યું કે હા મહારાજ, તોડ્યું, એ મારો અપરાધ છે, પણ મને મારાથી રહેવાયું નહીં કે આટલો ઉત્તમ મંત્ર છે તો આટલા ઉત્તમ મંત્રથી આ બધી જનતાને હું વંચિત કેવી રીતે રાખું, તેથી મેં એમને આ મંત્ર આપ્યો, હવે આપ મને દંડ આપો, તે દંડ ભોગતવા પણ હું તૈયાર છું. અને એ દંડ એમને ભૂગત્યો. એક વાત સમજો, દયા આનું નામ છે, લાગણીશીલતા. આપણને કોઈક વસ્તુ કીડીઓમાં તમે જોશો કે એક સાકરનો દાણો એને મળી જાય ને, કીડી કોઈ દિવસે પોતાના ભંડારમાં ભેગું નથી કરતી, બધી કીડીઓને ભેગી કરે કે સાકરનો દાણો મળ્યો છે, ચાલો ભેગા થાઓ અને ઉપાડીને લઈ જાય. એ દયાલુ છે. આપણે દહેલું નથી, રોટલા ફેંકીએ, રૂપિયા ફેંકીએ, લુગડા ફેંકીએ અને આપણે સમજીએ કે દયાલુ. એ ફેંકનારા લોકો દયાલુ નથી. જેનામાં એ લાગણીશીલતા છે કે મને સાકરનો દાણો મળ્યો એનો ઉપભોગ હું એકલા નહીં કરું, હું મારા જેવા જે લોકોને સાકરની ઈચ્છા હશે બધાની સાથે ભોગ એનો કરીશ, તેનું નામ દયા. તે લાગણીશીલતાનું નામ દયા. તે લાગણીશીલતા તમારા કર્તવ્યમાં પ્રકટ થતી હોય તો તમારા ધર્મનો એક ચરણ સુસ્થ છે, સ્વસ્થ છે. અને એ લાગણીશીલતા તમારા નામાં ન હોય અને તમારામાં જો એ એક જાતની રાક્ષસી વૃત્તિ હોય કે હવે તો આ મારા હાથમાં આવી ગયો, હવે હું ગામને રંજાડું કે તમે શું જાણો કે ધર્મનું રહસ્ય શું છે, એ તો મને ખબર છે, એ તો મને ખબર છે અને હું કરીશ. તમારે ત્યાં તો પુરુષોત્તમ જ નથી બિરાજતા, તમારે ત્યાં તો ઠાકોરજી અપરસમાં નથી બિરાજતા, તમારે ત્યાં તો સખડીનો નેગ નથી, અનસખડીનો નેગ નથી, ફક્ત મિશ્રી ભોગના ઠાકોરજી છે. તમારા ઠાકોરજીની શું કિંમત? બ્રહ્મસંબંધ લેવો હોય તો તમને અમારા ઠાકોરજી પાસે આવવું જોઈએ. આ બધા જે વચનો છે ને, તમે તમારા ઘરમાં તમારા ઠાકોરજીને 56 ભોગ કે હિંડોલાના મનોરથો નથી કરી શકતા, એ તો કરવું હોય તો તમને અમારા હવેલીમાં જ આવવું જોઈએ. આ બધી રાક્ષસી વૃત્તિઓ જે છે ને, એ દયાહીનતાનો, નિષ્ઠુરતાનો સ્પષ્ટ પ્રમાણ છે. ચરણ ભાંગી ગયો છે આપણા ભક્તિનો, આપણી કૃષ્ણ ભક્તિનો, કૃષ્ણ પ્રત્યેના આપણા સમર્પણ ભાવનો, શરણાગતિના ભાવનો, સેવાના ભાવનો આપણો ચરણ ભાંગી ગયો આવા દયાહીન નિષ્ઠુર ધર્માચાર્યોને કારણે. તો દયા બહુ મોટું તત્વ છે. પણ એ દયા શું છે એક્ઝેક્ટ એને સમજાવતા ભાગવત એક બહુ સુંદર વાત કહે છે, રોમાંચકારી વાત કહે છે કે દયાની, દયાને પિછાણવી કેવી રીતે. તો એ કહે છે કે તમને જ્યારે કોઈ કર્મ કરવામાં વિષયાશક્તિ નથી, કર્મની કર્મના માટે તમને કર્મમાં આસક્તિ છે, કર્મના ફલમાં તમને આસક્તિ નથી, તો તમારામાં દયાભાવ જાગશે. અને જો ફલાશક્તિ તમને જાગી તો તમારો દયાભાવ ખંડિત થશે. આ સેવા કરવાથી લાભ શું થવાનો છે? ગામમાં લોકો મને પભગણશે, ગામમાં લોકો મારી હવેલીમાં ભટકતા થશે, ગામના લોકો મારે ત્યાં આવશે. આ વિષયાશક્તિ થઈ અને ધર્મમાંથી દયાનો તત્વ લુપ્ત થયો. આ વિષયાશક્તિ રહિત જ્યારે તમે કરો છો ધર્મ, તમારો ક્રિયાનો આચરણ, તે વખતે તમારામાં પોતાની મેળે દયાનો ભાવ પ્રકટ થશે કે જો આ સેવા આટલી ઉત્તમ વસ્તુ હોય. તેથી જ મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે યદિ સેવામ ઉત્તમામ જાનીયાત સ્વયમેવ કુતો ન કુરિયાત. જો ખરેખર તમે બીજાને સેવા સમજાવવા જતા હો અને જો તમને એમ લાગતું હોય કે સેવા ખરેખર ઉત્તમ છે તો તમે પોતે કેમ નથી કરતા? પણ એ તો 500 વર્ષ જૂની વાત હતી હો, આજે નવી કથા જુદી થઈ ગઈ પુષ્ટિ માર્ગની. મહાપ્રભુજી બિચારા એમ સમજીને કહી રહ્યા છે કે કોઈક એવો ગુરુ થઈ શકે છે કે જે સેવા ન કરે અને વૈષ્ણવોને સેવાના ઉપદેશનો પાષંડ કરે, તેવાને ગુરુ ન માનવું. તેની માટે મહાપ્રભુજી પહેલી શરત કહે છે કે કૃષ્ણ સેવા પર એવ ગુરુ, ગુરુ જેને બનાવવો હોય તેની ચકાસણી સરખી રીતે કરો કે કૃષ્ણ સેવા પર છે કે નહીં. આજે ગુરુઓ કૃષ્ણ સેવા પર, કૃષ્ણ સેવાનો ઉપદેશ આપવા જ નથી માંગતા અને પોતે પણ કૃષ્ણ સેવા પર નથી. કૃષ્ણ સેવા મુખ્યા ભીતરિયા કરે, તનુજા વિત્તજા સેવા વૈષ્ણવોથી વસૂલવામાં આવે અને આરતીની સેવા ગુરુઓ કરે. તે તો કૃષ્ણ સેવા પર તો અહીંયા નથી. અને ગામને કૃષ્ણ સેવાનો ઉપદેશ આપતા નથી કે કૃષ્ણ સેવા તમે કરતા જ નહીં, કેમ કે ઘરમાં કરશો તો અમારે ત્યાં પછી કોણ આવશે, અમારું મંદિર ખાલી ખાલી દેખાશે, એ કાંઈ સંપ્રદાયનું કેટલી નામોશી થઈ જશે. મસ્જિદમાં જુઓ કેટલી મોટી લાઈન લાગે છે નમાઝ વાંચવા માટે, ચર્ચમાં જઈને જુઓ કેટલા મોટા લોકો પ્રેયર માટે શનિવારે ભેગા થાય છે, ને આપણી પુષ્ટિમાર્ગી હવેલીમાં ખાલી પડી લે, કાંઈ સંપ્રદાયની શોભા છે? આવો બધા કહત સંબંધો, આવો આવો ભેટ રૂપિયા લાવો લાવો. પણ આ જે તમે બોલાવી રહ્યા છો એ ઠાકોરજીના સેવા માટે નથી બોલાવી રહ્યા, આ તો કંઈક વિષયાશક્તિને કારણે તમે બોલાવી રહ્યા છો. ભગવદાશક્તિને કારણે લોકોને નથી સેવામાં બોલાવી રહ્યા. ભગવદાશક્તિના માટે તમે સેવામાં બોલાવતા હો તો દરેકને સેવામાં અંદર નાહવા દો, શા માટે નોકરિયાત પગારદાર નોકરો રાખવા જોઈએ? મુખિયા, ભીતરિયા, એવું મોટી બટાલિયન હોય છે જે પાછા વૈષ્ણવો ક્યારેક હોય છે ને ક્યારેક નથી હોતા. મેં પોતે જાતે જોયું છે કે સામગ્રીનો ડબરો પધરાવતા જાય ને શિવાયોન્નમઃ શિવાયોન્નમઃ જપતા જાય નાથ દ્વારામાં. મેં ભીતરિયાજીને પૂછ્યું, મેં કીધું આ કઈ સેવાનો પ્રકાર કે તમે શ્રીનાથજીને ભોગ ધરી રહ્યા છો અને શિવાયોન્નમઃનો જપ કરી રહ્યા છો, અષ્ટાક્ષરનો જપ નથી કરી રહ્યા? ભીતરિયાજીએ મને બ્રહ્મ જ્ઞાન આપ્યું. એણે કહ્યું કે જુઓ મહારાજ, સાચી વાત કહું. મેં કીધું હા, સાચી જ વાત તમે કહો. બોલે આ શિવ શ્રીનાથજી છે ને, એ તો વાણિયાઓની પાકીટના ખોલવા માટે મોડું શ્રીના મહાપ્રભુજીએ ઊભા કર્યા છે. બ્રાહ્મણોના દેવ તો શિવ જ કહેવાય. મેં કહ્યું હવે લાદ્યું બ્રહ્મ જ્ઞાન. ત્યાં બધા શૈવ બ્રાહ્મણો છે, વૈષ્ણવ છે જ નહીં. એ ચોખ્ખો હૃદયથી માને છે કે શ્રીનાથજી તો મહાપ્રભુજીએ શેઠિયાઓના પાકીટના મોળા ખોલવા માટે શ્રીનાથજી ઊભા કર્યા છે. બિચારા મહાપ્રભુજીએ ઊભા જ નથી કર્યા, શ્રીનાથજી પોતે ઊભા થયા છે. મહાપ્રભુજીએ તો સ્વીકાર્યા છે જે ઊભેલા શ્રીનાથજી હતા, એમને ઊભા નથી કર્યા મહાપ્રભુજીએ. પણ એ લોકોની સમજ એવી છે ત્યાંના સ્ટાફની કે આ તો વાણિયાઓના પૈસા ઉઘરાવવા માટે મહાપ્રભુજીએ ઊભે કરેલી એક મૂર્તિ છે. બ્રાહ્મણોનો સાચો દેવ તો શિવજી છે, એટલે ભોગ પધરાવતા જાય ને શિવાયોન્નમઃ શિવાયોન્નમઃ જપતા જાય. મારી કાનેથી સાંભળેલી વાત તમને કહી રહ્યો છું. શા માટે જોઈએ? જો ખરેખર આપણે એમ માનતા હોઈએ કે વૈષ્ણવો બ્રહ્મ સંબંધ લઈને સેવાના અધિકારી છે, તો એમને નવડાવો સેવામાં. શા માટે શૈવોને આપણે નવડાવવા જોઈએ? વૈષ્ણવોમાં શું કમી છે? અને ધારો કે વૈષ્ણવોમાં કોઈક જાતની કમી હોય તો એમને વૈષ્ણવ તો જ ને બનાવવા જોઈએ. જો એ સેવા ન કરી શકતા હોય શ્રીનાથજીની, તો એમને કંઠી જ ના આપવી જોઈએ. એમને કહેવું જોઈએ કે જાઓ તમે ઇસ્લામમાં જાઓ, ક્રિશ્ચિયનિટીમાં જાઓ, મર્યાદા માર્ગમાં જાઓ. શા માટે પુષ્ટિ માર્ગમાં આવશે? તમે લાયક નથી શ્રીનાથજીની સેવા કરવાને. બ્રહ્મ સંબંધ આપણે અહીંયા આપીએ, સેવા એમને કરવા ન દઈએ, સેવા કરાવીએ પગારદાર નોકરો થઈ જે વૈષ્ણવો નથી. અને એક વાત સાચી કહું હું કે આ કથા શ્રીનાથજીની છે એવું નહીં માની લેતા. મોટા ભાગે હવેલીઓમાં કોઈક જૂજ જ મુખ્યા ભીતરિયા વૈષ્ણવ હશે હૃદયથી, બાકી બિચારો નોકર હોય છે પગારદાર. એને બિચારો કોઈ અમારા મારા એક ગુરુજી હતા બનારસમાં, બહુ મોટા વિદ્વાન, પ્રકાંડ વિદ્વાન હતા. તો એ મને અવારનવાર એક વાત બહુ સરસ કહેતા. એમનો એક દીકરો એરફોર્સમાં જઈને કમાન્ડર થઈ ગયો, એક બીજો દીકરો ઇકોનોમિક્સનો બહુ મોટો વિદ્વાન થઈને ઓસ્ટ્રેલિયામાં પ્રોફેસર બની ગયો, ત્રીજો દીકરો એમનો ન સંસ્કૃત ભણી શક્યો ન આધુનિક કોઈ સ્કૂલમાં ભણી શક્યો. તો એ ગુરુજી મને કહેતા કે મહારાજ, તમારી તો કેટલી બધી હવેલીઓ છે, એને ક્યાંક મુખિયા બનાવો ને. મેં કીધું પણ હવે ગુરુજીને હું કંઈ કહી શકતો નહીં, કેમકે આપણા સંપ્રદાયના નહીં ને, એમને બધી ગતાગમ પડે નહીં આપણા સંપ્રદાયની. એ મીમાંસાના વિદ્વાન હતા, એટલે એમની સામે કહેવાની મારી હિંમત ખુલી નહીં કે તમે અમારા સંપ્રદાયના નથી તેથી આને કોણ મુખ્ય બનાવે. પણ એક વાત સાચી બતાવું કે અંતે એની દુર્ગતિ બિચારાની છોકરાની એવી થઈ કે આજે એ મોટર મેકેનિક છે. તો જેને કોઈ જાતની લાયકાત નથી, જેને બેંક ક્લર્ક તરીકે ન રાખે, ચપરાસી તરીકે ન રાખે, જેને કોઈ સ્કૂલ ચપરાસી તરીકે ન રાખે, તેઓ બિચારા ક્યાં જાય? એટલે હવેલીમાં છેવટે મુખિયા ભીતરિયા થઈ જાય. અને કોઈક વખતે એમને કોન્ફિડન્સમાં લઈને વાત કરતા હશો ને, તો એમ જ કહેતા મળશે કે અમારા તો નસીબ ફૂટ્યા તે અમે અહીંયા આવ્યા, પણ અમારા છોકરાને ભણાવી ગણાવીને અમે સારે ઠેકાણે બેસાડશું. એ પૂછી લો ઇનવેરિયેબલી, કોઈ પણ મુખિયાથી, કોઈ પણ ભીતરિયાથી દોસ્તી ગાંઠીને એ પૂછશો તો મોટા ભાગના મુખિયા ભીતરિયા એ જ કહેતા મળશે કે નસીબ ફૂટ્યા તે અમારે અહીંયા આવવું પડ્યું. કેમ કે આજની તારીખમાં જેટલા પગારના ધોરણ છે એ ધોરણ બહુ ઓછા છે, જે જાતની સર્વિસ એમનાથી લેવામાં આવે છે એ એટલી બધી ત્રાસદાયક સર્વિસ છે કે કોઈ પણ માણસ ત્રાસી જાય. એના કરતાં બહુ ઓછા શ્રમથી સારા પગાર બહાર મળવા માંડ્યા છે, એટલે લોકો બનવા તૈયાર નથી. પણ જે ન જ ભણ્યા હોય અમારા ગુરુજીના ત્રીજા છોકરા જેવા, તો ક્યાં જાય? મુખિયા ન થાય, ભિતરિયા ન થાય, તો એવા લોકો આવી જાય છે, હજી મળે છે. કેમ કે એવા લોકોની પણ પેદાઈશ તો છે સમાજમાં. પણ એક વાત ધ્યાનથી સમજો કે એવા લોકો હજી મળી રહ્યા છે, તેથી હવેલીઓ ચાલી રહી છે. પણ જેમ જેમ જમાનો આગળ વધશે, તેમ તેમ લોકો બેંકમાં ચપરાસી થવાનું પસંદ કરશે, હવેલીમાં મુખિયા ભિતરિયા થવાનું પસંદ નહીં જ કરે. તે દિવસે વૈષ્ણવો શા માટે ન નાહી શકે, મારો પ્રશ્ન એ છે. તો આજથી આપણે વૈષ્ણવોને સેવામાં નવડાવીએ. જૈન મંદિરમાં તમે જઈને જુઓ, જૈનો જઈને પૂજા કરી શકે છે કે નથી કરી શકતા? કરી શકે છે. સવારે ઉઠીને થાલ લઈને જાય છે, મહાવીર સ્વામીની પૂજા કરીને આવે છે. મુસલમાન મસ્જિદમાં જઈને નમાજ વાંચી શકે છે કે નથી વાંચી શકતો? તમને જ શિષ્ય બનાવવા અને તમને જ અયોગ્ય ઘોષિત કરવા કે તમે અહીંયા સેવા માટે છો અને તમે સેવામાં નાહી નથી શકતા, બહારથી જુઓ, એ કઈ જાત